أعوذ بالله من الشيطان الرجيم. فلما جاءهم موسى بآياتنا بينات قالوا ما هذا إلا سحر مفترى وما سمعنا بهذا في آبائنا الأولين. પછી જ્યારે મૂસા તેમની પાસે અમારી ખુલ્લી નિશાનીઓ લઈને આવ્યા ત્યારે તેઓ બોલી ઉઠ્યા કે આ તો કાંઈ નથી પણ એક બનાવટ કરેલો જાદુ છે, અને અમોએ અમારા આગલા વડીલોમાં આવું ક્યારેય સાંભળ્યું નથી. تكون له عاقبة الدار إنه لا يفلح الظالمون. તો મૂસાએ કહ્યું કે મારો પાલનહાર તેનાથી સારી રીતે જાણકાર છે કે જે તેની પાસેથી હિદાયત લઈને આવ્યો છે, ને તેનાથી પણ કે જેના માટે તે આખિરતના ઘરનો નતીજો સારો છે. બેશક ઝુલમગાર લોકો હરગીજ કામયાબી કે જીત મેળવશે નહીં. ને ફિરોને કહ્યું કે હે રાજ્યના અધિકારીઓ, હું તો મારા પોતાના સિવાય બીજા કોઈને પણ તમારો ખુદા જાણતો નથી, માટે એ હામાન, મારે માટે આ જમીન પર ઈંટવાળો બનાવવા માટે આગ સળગાવ, પછી મારા માટે એક ઘણી જ ઊંચી ઇમારત બનાવ કે તેના ઉપર ચડી મૂસાના ખુદાની માહિતી મેળવું, ને બેશક હું તેને જૂઠું બોલનારાઓમાંથીનો માનું છું. ને ફિરોને તથા તેના લશ્કરોએ તે જમીનમાં કારણ વગર અભિમાન કર્યું, અને તેઓએ એવું ધારી લીધું કે તેઓ અમારી તરફ હરગીઝ પાછા ફેરવવામાં આવશે નહીં. પછી અમોએ તેની તથા તેના લશ્કરોની ધરપકડ કરી, પછી તેમને સમુદ્રમાં નાખી દીધા. માટે એ રસૂલ, જોઈ લે કે ઝુલમગાર લોકોનો કેવો અંત આવ્યો. અને અમોએ તેમને એવા સરદાર બનાવ્યા, યાની કે ગુમરાહોના સરદાર બનાવ્યા, કે જેઓ લોકોને જહન્નમ તરફ બોલાવે છે, ને કયામતના દિવસે તેમની મદદ કરવામાં આવશે નહીં. ને આ દુનિયામાં પણ અમોએ તેમની પાછળ લાનત લગાડી દીધી છે, ને કયામતના દિવસે તેઓ ચહેરા બગાડી નાખવામાં આવેલાઓમાંથી ના હશે. ને અમોએ પહેલાના જમાનાની પેઢીઓનો નાશ કર્યા પછી મૂસાને એવી કિતાબ આપી કે જે લોકોની આંખ ઉઘાડનારી હિદાયત ને રહેમત હતી કે કદાચ ને તેઓ સબક હાંસિલ કરે. تطاول عليهم العمر وما كنت ثاويا في أهل مدين تتلو عليهم آياتنا ولكننا كنا مرسلين. ને એ રસૂલ, જે વખતે અમોએ મૂસા પાસે વહી થકી અમારો હુકમ મોકલ્યો હતો, તે વખતે તું સીના પહાડની પશ્ચિમ દિશાએ હાજર ન હતો અને ન એ મામલાને તપાસ કરનારાઓમાંથી હતો. પણ અમોએ મૂસા પછી ઘણીએ નસલો ને નસલો પેદા કરી, પેઢીઓ ઉપર પેઢીઓ પેદા કરી, પછી તેમના પર લાંબા લાંબા જમાના વીતી ગયા. અને ન તું મદ્યનવાસીઓ વચ્ચે રહેતો હતો કે જેથી આ લોકોને મૂસા તથા શોએબના બયાનવાળી અમારી આયતો વાંચી સંભળાવે. પણ તે ખબરો તને પહોંચાડનાર અમે જ છીએ. ولولا أن تصيبهم مصيبة بما قدمت أيديهم فيقولوا ربنا لولا أرسلت إلينا رسولا فنتبع آياتك ونكون من المؤمنين. ને જે વખતે અમોએ મૂસાને પોકાર્યો હતો ત્યારે તું તે પહાડની કોઈ બાજુમાં હાજર ન હતો, બલકે આ જ્ઞાનનું મળવું તારા પાલનહાર તરફથી રહેમત છે કે જેથી તું તે લોકોને બિવરાવે કે જેમની પાસે તારી પહેલા કોઈ બિવરાવનારો આવ્યો નથી, કે જેથી તેઓ સબકને નસીહત હાંસિલ કરે અને એમ ન થાય કે તેમના હાથોએ આ પહેલા જે કાંઈ મોકલ્યું છે તેના બદલામાં તેમના ઉપર કોઈ મુસીબત આવી પડે તો તેઓ આ કહી ઉઠે કે એ અમારા પાલનહાર, તે અમારી પાસે કોઈ રસૂલ શા માટે મોકલ્યો નહીં કે જેથી અમે તારી આયતો મુજબ કરતે અને અમે પણ ઈમાન લાવનારાઓમાંથી ના થઈ જતે. أولم يكفروا بما أوتي موسى من قبل قالوا سحران تظاهرا وقالوا إنا بكل كافرون. પછી જ્યારે અમારા તરફથી તેમની પાસે સાચો ધર્મ પહોંચ્યો ત્યારે તેઓ કહેવા લાગ્યા કે તે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને પણ એવી જ વસ્તુઓ કેમ આપવામાં ન આવી જેવી કે મૂસાને આપવામાં આવી હતી. શું આ પહેલા મૂસાને જે વસ્તુઓ આપવામાં આવી હતી તેનો તેમણે ઇનકાર કર્યો ન હતો? અરે, તેઓએ તો આ પણ કહી દીધું હતું કે એ બે, યાની કે મૂસા તથા હારૂન, એકબીજાને મદદ કરનારા બે જાદુગરો છે. અને વળી આ પણ કહ્યું હતું કે બેશક અમે દરેક બાબતનો ઇનકાર કરનારા છીએ. قل فأتوا بكتاب من عند الله هو أهدى منهما أتبعه إن كنتم صادقين. فإن لم يستجيبوا لك فاعلم أنما يتبعون أهواءهم ومن أضل ممن اتبع هواه بغير هدى من الله إن الله لا يهدي القوم الظالمين. أي رسول تو کہے کہ اگر تمہیں سچا چھو تو تمہیں اللہ پاسے تھی کوئی ایوی کتاب لاؤ کہ جے بے کرتا یعنی کہ توریت تتھا قرآن مجید اے بے کرتا بہتر ہدایت کرناری ہوئی کہ جے تھی ہوں پن تینی پیروی کروں پن جو تیو تارا کہوا مجب کری نہ بتاوے تو آج سمجھی لے کہ تیو پوتانی مننی خواہشوں نے મનની ઈચ્છાઓને જ અનુસરે છે તે મુજબ જ કરે છે અને તેના કરતા વધારે ગુમરાહને ભટકેલો કોણ હશે કે જે અલ્લાહની હિદાયતને છોડી પોતાની મનની ખ્વાહિશો મુજબ કરે મનની ખ્વાહિશોની પૈરવી કરે. બેશક અલ્લાહ ઝાલિમ લોકોની રહેબરી સાચા રસ્તા તરફ દોરવણી કરતો નથી. ولقد وصلنا لهم القول لعلهم يتذكرون. ને સાચે જ અમોએ તેઓ પાસે આ કુરાને મજીદને પહોંચાડી દીધું છે કે કદાચ ને તેઓ સબક હાસિલ કરે. الذين آتيناهم الكتاب من قبله هم به يؤمنون وإذا يتلى عليهم قالوا آمنا به إنه الحق من ربنا إنا كنا من قبله مسلمين. أولئك يؤتون أجرهم مرتين بما صبروا ويدرؤون بالحسنة السيئة ومما رزقناهم. وإذا سمعوا اللغو أعرضوا عنه وقالوا لنا أعمالنا ولكم أعمالكم سلام عليكم لا نبتغي الجاهلين. જે લોકોને અમોએ આ પહેલા કિતાબ આપી હતી તેઓ માંથીના કેટલાકો આ પર ઈમાન રાખે છે ને જ્યારે તેમની સામે કુરાને મજીદ પડવામાં આવે છે ત્યારે તેઓ કહે છે કે અમે તેના પર ઈમાન લાવ્યા. બેશક તે અમારા પાલનહાર તરફથી સચ્ચાઈપૂર્વક ઉતરેલું છે. બેશક અમોએ તેનો પહેલાથી જ સ્વીકાર કરી લીધો છે. આ તે જ લોકો છે કે જેઓને બે ગણો બદલો આપવામાં આવશે કારણ કે તેઓ સહનશીલ છે અને ખરાબ આમાલોને ખરાબ કાર્યોને સારા કાર્યો થકી ટાળી દે છે ને અમોએ તેમને જે કાંઈ આપ્યું છે તેમાંથી અલ્લાહના રાહમાં ખર્ચ કરતા રહે છે ને જે વખતે કોઈ બેહુદી નકામી વાત સાંભળે છે ત્યારે તેના તરફથી મોઢું ફેરવી લે છે ને કહે છે કે અમારા કાર્યો અમારા માટે છે ને તમારા કાર્યો તમારા માટે છે. તમારા પર સલામ હોજો. અમે જાહિલોની સંગતને ચાહનારા નથી. એ રસૂલ, ચોક્કસ જ તું જેને ચાહે છે તેને રાહ પર લાવી શકતો નથી પણ અલ્લાહ જેને ચાહે તેને રાહ પર લઈ આવે છે અને તે હિદાયત મેળવનારાઓથી સાચા રસ્તે આવનારાઓથી સારી રીતે જાણકાર છે. أولم نمكن لهم حرما آمنا يجبى إليه ثمرات كل شيء رزقا من لدنا ولكن أكثرهم لا يعلمون. ને મક્કાના નાસ્તિકો તને કહે છે કે જો અમે તારી સાથે હિદાયતને પેરવી કરનારા હિદાયતને તાબેદાર થઈ જઈએ તો અમે અમારા દેશમાંથી ઉંચકાઈ જઈએ. શું અમોએ તમને એવા બીક વગરના પાક હરમ બૈતુલ્લાના વિસ્તારમાં જગ્યા નથી આપી કે જેના તરફ અમારા તરફથી રોજી તરીકે દરેક જાતના ફળ મોટા હિસાબમાં લાવવામાં આવે છે? પણ તેઓમાંથીના ઘણા ખરા જાણતા નથી. ને અમોએ એવી કેટલીય વસ્તીઓનો નાશ કરી નાખ્યો કે જે પોતાના મોજ મજા જાહો જલાલની જિંદગી ગુજારા કરતી હતી, જેથી તેમની પછી તેમના આ વેરાન થઈ ગયેલા મકાનો ઘણા થોડા વસાવવામાં આવ્યા. ને અસલ વારસ તો અમે જ છીએ. وَمَا كَانَ رَبُّكَ مُهْلِكَ الْقُرَى حَتَّى يَبْعَثَ فِي أُمِّهَا رَسُولًا يَتْلُو عَلَيْهِمْ آيَاتِنَا وَمَا كُنَّا مُهْلِكِي الْقُرَى إِلَّا وَأَهْلُهَا ظَالِمُونَ. ને તારો પાલનહાર કોઈ વસ્તીનો નાશ કરતો નથી જ્યાં સુધી દરેક વસ્તુની વચ્ચે દરમિયાનમાં કોઈ રસૂલ પેદા કરી તેમને અમારી આયતો વાંચી ન સંભળાવે, અને તે વસ્તીઓના રહેવાસીઓ જુલ્મ કરવા માંડે નહીં ત્યાં સુધી અમે તે વસ્તીઓનો હરગિજ નાશ કરતા નથી. ને તમને જે વસ્તુ પણ આપવામાં આવી છે તે સંસારી જિંદગીની માયા ને મોહ અને તેનો શણગાર છે, ને જે કાંઈ અલ્લાહની પાસે છે એ જ સૌ કરતા બહેતર ને વધુ ટકી રહેનાર છે. છતાં તમે સમજ ધરાવતા નથી. શું તે શખ્સ કે જેનાથી અમોએ સારા બદલાનો વાયદો કર્યો હોય પછી તેને તે વાયદા મુજબ બદલો મળનાર પણ હોય તે શખ્સની બરોબર થઈ શકે છે કે જેને અમોએ દુનિયાની જિંદગીની વસ્તુઓથી લાભ પહોંચાડ્યો હોય પછી તે કયામતના દિવસે અઝાબ માટે હાજર કરવામાં આવેલાઓમાંથીનો પણ હોય? ને જે દિવસે અલ્લાહ તેમને બોલાવશે પછી ફરમાવશે કે મારા તે શરીકો ભાગીદારો ક્યાં છે કે જેમને તમે મારા બરોબરિયા ગણાવતા હતા, ત્યારે તે લોકો કે જેમના ઉપર અમારા અઝાબનો કોલ સાબિત થઈ ગયો હશે અર્ઝ કરશે કે એ અમારા પાલનહાર, આ એ જ લોકો છે કે જેમને અમોએ ભમાવ્યા હતા, જેમને ભમાવ્યા જેવી રીતે કે અમે પોતે ભમી ગયા હતા. હવે અમે તારી હુજૂરમાં તેમનાથી બેઝારીને દૂરી ચાહીએ છીએ. આ લોકો હરગિજ અમારી પૂજા કરતા ન હતા. અને તેમને કહેવામાં આવશે કે તમે તમારા શરીકોને પોકારો, જેથી તેઓ તેમને પોકારશે, પણ તેઓ તેમને કાંઈ જવાબ નહીં આપે, અને તેઓ નરી આંખે અઝાબ જોશે. ત્યારે એવી ચાહના કરશે કે જો તેઓ સાચા રસ્તે ચાલ્યા હોત તો કેવું સારું થાત. ને જે દિવસે અલ્લાહ તેમને સાત કરશે, પછી કહેશે કે તમોએ રસૂલોને તેમના સમજાવવાનો શો જવાબ આપ્યો હતો, પણ તે દિવસે તેમને તે બાબતો વિશે કાંઈ પણ સૂચશે નહીં, ને તેઓ એકબીજાને કોઈ સવાલ પણ કરી શકશે નહીં. પછી જેણે તૌબા કરી હશે તથા ઈમાન લાવ્યો હશે તથા નેક કાર્યો કર્યા હશે, તો આશા છે કે આઝાદી મેળવનારાઓ માંથીનો થઈ જશે. ને તારો પાલનહાર જે કાંઈ ચાહે છે પેદા કરે છે, ને જેને ચાહે છે તેને પસંદ કરી કાઢે છે. તેઓને તે અધિકાર નથી, તેમનાથી અલ્લાહ પાક અને ચડિયાતો છે. ને એ રસૂલ, તારો પાલનહાર તે વસ્તુઓને જાણે છે કે તેમના દિલો સંતાડી રાખે છે, ને તેમને પણ કે જેને તેઓ જાહેર કરે છે. ને એ જ અલ્લાહ છે કે જેના સિવાય બીજો કોઈ માબૂદ નથી, પૂજા કરવાને લાયક નથી. આ દુનિયામાં અને મર્યા પછીની દુનિયામાં દરેક રીતના ગુણગાન ને તારીફ તેના જ માટે લાયક છે, ને તેને જ દરેક હુકમ કરવાનો અધિકાર છે, ને તમો બધાનું પાછું ફરવું પણ તેની તરફ થશે. એ રસૂલ, તું કહે કે જો તે કયામતના દિવસ સુધી તમારા ઉપર ફકત અને ફકત રાત્રિ જ એકધારી રાત્રિ જ કાયમ કરી દે, તો અલ્લાહ સિવાય એવો કયો માબૂદ છે કે જે તમારા માટે પ્રકાશ લઈ આવે? શું તમે ધ્યાનપૂર્વક સાંભળતા નથી? તું કહે કે શું તમે આ વિચાર્યું પણ છે કે જો અલ્લાહ કયામતના દિવસ સુધી તમારા ઉપર લાગ લગાટ ફકત અને ફકત દિવસ જ કાયમ કરી રાખે, તો અલ્લાહના સિવાય બીજો કોણ એવો માબૂદ છે કે જે તમારા માટે રાત લઈ આવે કે જેમાં તમે આરામ કરો? શું તમે આ બધું દિલની આંખોથી જોતા નથી? ومن رحمته جعل لكم الليل والنهار لتسكنوا فيه ولتبتغوا من فضله ولعلكم تشكرون. અને અલ્લાહે જ પોતાની મહેરબાનીથી તમારા માટે રાત તથા દિવસ બનાવ્યા છે કે જેથી તે રાતોમાં તમે આરામ કરો ને દિવસ એ માટે કે તમે તેની મહેરબાની ચાહનારા થાઓ, યાની કે રોજી ચાહનારા થાઓ, અને એ માટે કે તમે એહસાન માનતા રહો. ને જે દિવસે અલ્લાહ તેમને બોલાવશે ને પછી પૂછશે કે મારા તે શરીકો જે તમે મારા ભાગીદાર બનાવતા હતા ક્યાં છે, કે જેમને તમે મારા બરોબરીના સમજતા હતા. فقلنا هاتوا برهانكم فعلموا أن الحق لله وضل عنهم ما كانوا يفترون. ને અમે દરેક ઉમ્મત માંથી એક એકો સાક્ષી જુદો પાડી લઈશું, પછી અમે મુશ્રિકોને કહેશું કે તમે પોતપોતાના બચાવની દલીલો રજૂ કરો, ત્યારે તેઓ સમજી જશે કે સાચી હકીકત અલ્લાહ તરફ જ છે, અને જે જૂઠું તેઓ ઘડી કાઢતા હતા તે તેમની પાસેથી જતું રહેશે. બેશક કારૂન મૂસાની કોમ માંથી હતો, પણ તે પોતાની કોમની વિરુદ્ધ બંડખોર થઈ ગયો હતો, અને અમોએ તેને એટલા બધા ખજાના આપ્યા હતા કે તેની ચાવીઓ તાકતવાળા લોકો પણ મહા મુશ્કેલીએ ઉપાડી શકતા હતા. તેને જ્યારે તેની કોમે કહ્યું કે તું ખૂબ જ દોલત માટે હરખા નહીં, ફૂલા નહીં, બેશક અલ્લાહ હરખાનારાઓને, ફૂલનારને દોસ્ત નથી રાખતો. ولا تنس نصيبك من الدنيا وأحسن كما أحسن الله إليك ولا تبغ الفساد في الأرض إن الله لا يحب المفسدين. ને અલ્લાહે તને જે કાંઈ આપી રાખ્યું છે તેના લીધે તું આખિરતના ઘરનો ચાહનારો થા, ને દુનિયામાંથી તારી ફરજ ભૂલી ન જા. ને જેવી રીતે અલ્લાહે તારા ઉપર એહસાન કર્યો છે, તું પણ અલ્લાહના બંદાઓ ઉપર એહસાન કર, ને જમીન પર ફસાદને ચાહનારો ન થા. બેશક અલ્લાહ ફસાદ કરનારાઓને દોસ્ત નથી રાખતો. أهلك من قبله من القرون من هو أشد منه قوة وأكثر جمعا ولا يسأل عن ذنوبهم المجرمون. તેણે કહ્યું કે મેં જે કાંઈ મેળવ્યું છે તે તો મારા જ્ઞાનથી, અક્કલની હોશિયારીથી મેળવ્યું છે, પણ શું તે આ જાણતો ન હતો કે અલ્લાહે તેની પહેલા ઘણાય ટોળા કે જે તેના કરતા તાકતમાં વધારે હતા, ને જેમના પેરોકારો, ફોલોઅર્સ પણ વધારે હતા, તેમનો નાશ કરી નાખ્યો હતો, ને ગુનેગારોને તેમના ગુનાહોની બાબત સવાલ કરવાની જરૂર પડશે નહીં. قال الذين يريدون الحياة الدنيا يا ليت لنا مثل ما أوتي قارون إنه لذو حظ عظيم. પછી જ્યારે કારુન પોતાની કોમ સામે બની ઠનીને પૂરા ભપકાથી નીકળતો ત્યારે તે લોકો કે જેઓ સંસારી જિંદગીના ચાહનારા હતા કહેવા લાગતા કે અમારા માટે પણ આવું કાંઈ હતે જેવું કે કારુનને આપવામાં આવ્યું છે તો કેવું સારું થાત. બેશક તે મોટો નસીબદાર છે. ولا يلقاها إلا الصابرون. ને તે લોકોએ કે જેમને જ્ઞાન આપવામાં આવ્યું હતું કે અફસોસ તમારા ઉપર, જે શખ્સ ઈમાન લાવ્યો તથા નેક કાર્યો કર્યા તેને અલ્લાહ તરફથી જે બદલો મળશે તે બહેતર હશે, પણ તે સબ્ર કરનારાઓ સિવાય બીજા કોઈને મળતો નથી. فخسفنا به وبداره الأرض فما كان له من فئة ينصرونه من دون الله وما كان من المنتصرين. પછી અમોએ કારુનને તથા તેના ઘરને જમીનમાં ધસાવી દીધા. પછી ન તેનું કોઈ એવું ટોળું હતું કે જે અલ્લાહના અઝાબથી બચાવવા માટે તેની મદદ કરે, અને ન તે ખુદ પંડે પોતાને બચાવી શક્યો. واصبح الذين تمنوا مكانه بالامس يقولون ويكأن الله يبسط الرزق لمن يشاء من عباده ويقدر لولا ان من الله علينا لخسف بنا ويكأن ને તે લોકો કે જેઓ આગલા દિવસે તેના જેવા જ મર્તબાની, મોભાની ને ભપકાની ઈચ્છા કરી રહ્યા હતા કહેવા લાગ્યા કે હાય હાય, આ તો અલ્લાહ જ છે જે પોતાના બંદાઓમાંથી જેના માટે ચાહે છે રોજીમાં બહોળાઈ આપે છે ને જેના માટે ચાહે છે તંગ કરી નાખે છે. અગર અમારા પર અલ્લાહે એહસાન કર્યો ન હોત તો અમને પણ તેની માફક જમીનમાં ધસાવી દેત. અરે ગઝબ, એહસાન ભૂલી જનારાઓ તો હરગિઝ કામયાબી મેળવી શકતા નથી. આ આખિરતનું ઘર અમે તે લોકો માટે મુકરર કરીએ છીએ કે જેઓ ન જમીન પર શેખી ચાહે છે, બળાઈ મારે છે અને ન ફસાદ, ને ઉમદા નતીજો પરહેજગારો મુત્તકીઓ માટે જ છે. જે શખ્સ નેકી લાવશે તો તેના માટે તે કરતા બહેતર બદલો હશે, ને જે બદી લાવશે તો તે લોકોને કે જેઓ બદી કરતા હતા સિર્ફ એવો જ બદલો મળશે જેવા કે તેઓ કાર્યો કરતા હતા. ઇન્નલ્લઝી ફરદ અલૈકલ કુરઆન લરદ્દુક ઇલા મઆદ. રબ્બી અઅલમ મન જાઅ બિલ હુદા રસૂલ, બેશક તે કે જેણે તારા પર કુરાને મજીદ મુજબ અમલ કરવાનું વાજિબ કર્યું છે, તને તારી અસલ જગ્યા યાની કે મક્કા તરફ જરૂર પાછો ફેરવી લાવનાર છે. તું કહે કે મારો પાલનહાર તેનાથી પૂરેપૂરો જાણકાર છે કે જે હિદાયત લઈને આવ્યો છે, અને તેનાથી પણ કે જે ખુલ્લી ગુમરાહીમાં છે, ભટકેલા છે. الكتاب إلا رحمة من ربك فلا تكونن ظهيرا للكافرين. ને તને તો કોઈ એવી આશા ન હતી કે તારા ઉપર આ કિતાબ ઉતારવામાં આવશે, પણ તારા પાલન કરતા તરફથી ખાસ મહેરબાની થઈ, માટે તું કદી પણ નાસ્તિકોનો આશરો આપનાર તરીકે થઈશ ના. ને એવું ન થાય કે અમારી આયતો તારા ઉપર ઉતરી ગયા બાદ તેના પાલન અને પ્રચારથી તેઓ તને અટકાવે, ને તું લોકોને તારા પાલનહાર તરફ બોલાવ, ને તું હરગિઝ મુશ્રિકો માંથી થજે નહીં. وَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ لَا إِلَٰهَ إِلَّا هُوَ كُلُّ شَيْءٍ هَالِكٌ إِلَّا وَجْهَهُ لَهُ الْحُكْمُ وَإِلَيْهِ تُرْجَعُونَ. ને અલ્લાહની સાથે બીજા કોઈને માબૂદ ન બનાવ, તેના સિવાય કોઈ માબૂદ નથી, પૂજવાને લાયક નથી, તેની જાત સિવાય દરેક વસ્તુ નાશ પામનારી છે. અસલ હુકમ કરવાનું કામ તેનું જ છે, ને તેની તરફ તમો બધા પાછા ફેરવવામાં આવશો.